તમારા સંસ્કાર જુદા, અમારા સંસ્કાર જુદા. પેલો બટાકા ઉગ્ર થી બે બટાકા ખાવ. મુંબઈ જવા અમારી આટલી આટલી નોટો લઈ જવા પડશે 1000. નોટો બંધ થઈ ગઈ હતી. નોટો હશે લગભગ લઈ જાઓ, લઈ જઈએ કંસાર તો પછી આવડી આખી જરાક મોટી છે. નાગર ત્યારે ઘી મૂક્યું થોડું વધારે મૂકું કે છે. અમારે ગાળો પડ્યો ભાઈ આ કેવો મેં અંદર ગઈ આ મારો ભોળો આ બધું કઈ ભાઈ આ નાગર હાલ ઉતરે એવી દશા કરી ઘણા ખરા નાગર છે તે બપોરે ખાવા થાય ને એક એક રૂપની ઘણા ખરા નાગર ને જોયેલા આથી સહેજ બોલી જતી આ તબિયત છે ને એનાથી પેલા મોટી હતી થોડી ફરી લો આજે આખી રાત ગાડી નાખી પુહા સંસ્કાર બલવાન મળતા આવવા મુશ્કેલ છે. સંભવતઃ ભી જોઈ લાગે લઈ ને લઈ જાય કઈ જોઈ લો મુંબઈ મુંબઈ ના આમ તો દેખાડું ખોખો ખોખો બહુ સારું છે. ખોખો ખોખો બહુ સારું બધા હાથે ભણતા હતા બધા બધા મહારાજ સાહેબ એ હાથે ભણતો હતો. સૌરાષ્ટ્ર આ કલ્ચર સ્ટેટ કહેવાય. મારા સાહેબ ગાણ તો પૂછા છે પહેણામાં તો ફેરફાર છે કે ના થાય એક ફેરફાર ના થાય. અરે એ દાટી બદલાય ને આખી જિંદગી એ દાટી બદલાય બહુ સારી સીધી વખત મૂકે આમ ના કરે બાકી ફરી ગયું તું આ મુંબઈ જવાનું મેળ્યું આથી ના મેળ્યો હારું તમારી જમશી બેન હું ખુશ થઈ ગયો. આના થોડી કરી મોટી આવું Thank you. ના ના દાદા, ક્યાં ક્યાં મૂકીને ના ગમે દાદા, આપણું ધ્યેય જુદું ને એમનું ધ્યેય જુદું, અપોઝિટ સાઈડ થઈ જાય ને. દાદા નિરંતર તો યાદ રહ્યા કરે. પરિગ્રહ દેખાય, ત્યાં બધા પરિગ્રહ માં હું ક્યાં ટાઈમ કલાક કરવો. આખી જિંદગી દાંત સામે કર્યું હોય ને પછી ગાઈડ પર મગ છે અમને અમારું બધું રી આપો તો હવે કઈ લાગી ગયો ઘરની માગી હોય તો ત્યાં આપી દે પેલા મજૂરી માંગે બોલતા નથી બાત માગે ના માગે માગે તો સારું બહેરે છે આઈ બહેરે છે બોલતા કરતા ને સુમાતા સુમાતા ખોટું ખાલી કરી સુમાતા હોય તો ખોટું તો બાર કલાક બે દાડે પછી જતા રહે નહીં તું નથી બહેરે તમે બહેરે તો બહુ ખોટું આમ તો માગે અમુક ઉપર થયા પછી માગે આપડા લોકો કઈ ના ખબર બોલાય પરથી વસુંધરા ગરવી ગુજરાતમાં પરથી વસુંધરા ગરવી ગુજરાતમાં ગરવા ગુજરાતીનો અગોત્રી પરમાત્મા ગરવા ગુજરાતીનો અગોત્રી પરમાત્મા ગરવા પરમાત્માના તું ગોપિત ગગન ગરવા પરમાત્માના તું ગોપિત ગગન સૂરજ ચાંદ કિરણોનો સમશીતોષ્ણ સંગાત સૂરજ ચાંદ કિરણોનો સમશીતોષ્ણ સંગાત ગરવો સંગાત અધિક મોક્ષ ધામની શાશ્વત ભૂમિયા ગરવો જાલ્યો છે શાશ્વત ભૂમિયા ગરવો જાલ્યો છે ગરવી અંગુલી નૌકા સાગરની ગરવી અંગુલી નૌકા સાગરની ઘૂંઘટ ભવ પાર સુધી ગર્વ હતો ઢાંક્યો ઘૂંઘટ ભવ પાર સુધી ગર્વ હતો ઢાંક્યો અરૂપે રૂપીનો ઘૂમટો હટાવ્યો અરૂપે રૂપીનો ઘૂમટો હટાવ્યો ગરવા સંયોગ ઉદય રૂપી અરૂપીના ગરવા સંયોગ ઉદય રૂપી અરૂપીના ગરવી વિતરાગ વૃત્તિ વિજય માળ પરાગી જા ગરવી વિતરાગ વૃત્તિ વિજય માળ પરાગી જા જળ હર પરાગ જ્યોત ગરવો આગે પરાગ જ્યોત ગરવો આગે દાદાની સવારીનો શુદ્ધાત્મા ક્ષેત્રજ્ઞ દાદાની સવારીનો શુદ્ધાત્મા ક્ષેત્રજ્ઞ વરસી વસુંધરા ગરવી ગુજરાતમાં વરસી વસુંધરા ગરવી ગુજરાતમાં અગોત્રી પરમાત્મા ગરવા ગુજરાતીનો અગોત્રી પરમાત્મા ભારત ઓહો દાદાના અક્રમ ચંદો ફરકાવજો ભારત ઓહો દાદાના અક્રમ ચંદો ફરકાવજો ભારત ઓહો દાદાના અક્રમ ચંદો ફરકાવજો ભારત ઓહો જે પરમ સો પામ્યા તમે તે જગતને પમાડજો જે પરમ સો પામ્યા તમે તે જગતને પમાડજો ગુપ્ત ગુપ્ત કહીને ક્યાં સુધી રહેશો બેસી જગત આપો દાદાના અવિક્રમ છંદો ફરકાવજો રાગ દ્વેષ તણા સકંજા માંથી વિશ્વ ને ઉતારજો રાગ દ્વેષ તણા સકંજા માંથી વિશ્વ ને ઉતારજો દાદાની અમૃત વાણી શરણા સુને સુને પુકારજો દાદાની અમૃત વાણી શરણા સુને સુને ભાવના વિશ્વ કલ્યાણ કેરી ક્યાં સુધી તમે ભાવશો ભાવના વિશ્વ કલ્યાણ કેરી ક્યાં સુધી તમે ભાવશો કલ્યાણ ક્યારે જગતનું સમજો રમે કરાવશો કલ્યાણ ક્યારે જગતનું અજ્ઞાન તણા અંધકારમાં સર્વ જીવો અટવાય છે અજ્ઞાન તણા અંધકારમાં સર્વ જીવો અટવાય છે પરલે પરાધીનતા તણા નિમાડામાં બફાય છે પરલે પરાધીનતા દ્વાપર ત્રેતાને સતયુગ માય અણડિઠ એવો સદપુરો દ્વાપર ત્રેતાને સતયુગ માય અણડિઠ એવો સદપુરો ભરકે ભરતા જગતને ક્યારે હવે દેખાડજો ભરકે ભરતા જગતને દાદાના અક્રમ ચંદો ફરકાવજો દાદાના અક્રમ ચંદો ફરકાવજો જે પરમ તો પામ્યા તમે તે જગતને સમાડજો જે પરમ તો પામ્યા તમે તે જગતને સમાડજો સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્મા સદ્દાત્ આપડા દોસ્ત દરેક ભાવ બધા જ્ઞાન કરીને ધારા